મન તો આપું આપડે શું કર્યું છે એટલે આપડે છોકરા છે કેટલાક છોકરા તો ખાવાનું થઈ અત્યારે આવીને આજે કેટલાક છોકરા તો આગળ જાય ખરા તો ખાય નહીં બધા કરતો હવે એને કામ થાય છે કારણ કે પેલાનું મન છે તો પેલાનું ગાંઠ બંધો બધું છે જે થાય છે તે અને આને મચ્છર એવું થઈ ગયું કે ગાંઠ એવું પડે નથી ખાવાની જોવાની વાત કરી છે ખાવા નથી પડી ને ધરા પછી આજે કશો પણ આ બહુ એવો થાય આવતો વાત કરી એમને બહારથી લાવવાનું કઈ ભગવાન આવ્યું નથી એટલું મને શીખા દે ભગવાન તો ભગવાન જ કરે પ્રકાશ આપે છે પ્રકાશ માટે કાર્યક્રમ અને પોતાની અંદર રહીને જ બધું આપે છે આપડે ઓપિનિયન આપડે ધારો કે મારે બોલીએ નઈ કશું બોલું પણ કે મનમાં તો અપાઈ જાય મનમાં જેમ જેમ ખાવા બુદ્ધિ નથી જાય, બુદ્ધિ છે ત્યાં સુધી બેસે છે. બુદ્ધિ કેવી રીતે ઘટાડીએ? બુદ્ધિ ઘટાડીએ કેવી રીતે? અભ્યાસ કેવી રીતે થાય? અમે આપડે નુકસાન આપીએ હોય તો ભલે જે મનામાં જે વિશ્વાસ જ ના પીએ મારી વાત સમજવા માટે બુદ્ધિ કરી જરૂરિયાત ના આવે અને જોડે ગાજા કરીએ દુકાન ખબર પડે. હવે આ બુદ્ધિ ની જરૂર નથી ને સંસારમાં હેલ્પ કરે છે બધી રીતે અને હેલ્પ નથી વધારે આ બધા પાસે હાજરી પૂછી આપી આ બધું જ્ઞાન બગડી જાય. એના કરતા ભગવાન શું બધું ગીતા તું વાંચા છે જેથી લોકોનો આ ગીતા ના પોતાનું છે તો સારું જ છે. અને અમે બધા જેટલો બુદ્ધિ ગીતા તો લખ્યું ને બધું બધા કરી બધા ચિંતા થાય ગીતા માટે જ ક્યાં છે બધું કામ તો બધું ઓછું થઈ ગયું. જે ધર્મ કરી તૈયારી ના આવતી હોય જે ખાવાનું અને બાબા પણ મને દાદા આવ રહ્યા છે. મને ચાપી જેવું મિનિટ ભરે ના ભૂલી જાગૃતિ રહે બે ને આત્મા શીખતો છે. સમાધિ મારો એટલે શું? એક તો જાગૃતિ રહે તો બે ને આત્મા શીખતો છે. સમાધિ મળે એટલે કેટલા વખત અને દાદા ને એ બધું રહ્યા કરે અને આત્મા નો વાત થાય તો સિદ્ધાંત હોય જાય ભાન થાય પછી હાથ દયા ના થાય ને તો મને ઈચ્છા થાય ભરાવા આવે છે આખી મને કહ્યું ને તેને ભરાઈ આવે એટલે એક અર્પણ અમા છે સંસારમાં મોટા મંત્ર બોલે તમે શું કરાયણ કરો છો મને એટલે પાપા ઉદાહરણ બાબુની મારી ચિંતા કરતો સારા બાબુ શું મને સમજે નહીં ચાલુ બધું કહે છે આ બુદ્ધિ બગડે છે જેટલા તમારી પાસે જ્ઞાન લઈ જાય એમ તમે જ્ઞાન નથી લીધું પણ દાદા નું શરણી લઈ લીધું હોય દર્શન કરવા તો બી દાદા ને હાજર થઈ જાય ને એને અચ્છો બાપુજી તો છેલ્લો આખો મહિનો તમારી સપડ્યો છેલ્લા મહિનો આખો મહિનો દાદા ની ચોપડી દાદા ચાલુ થાય બીમાર પોતા છે એવું આવ્યું ને. કૃષ્ણભાઈ પૂછે છે કે મરતી વખતે આ જાગૃતિ રહે કે આ દેહ ને આટલો સીતો પડે છે, પોતા જાય છે, ખબર પડે પોતાને ચાલ રહે. ના જાય છે તો જે ના હજુ જતો તો દુશ્મન ના હોય, સંસાર ના ના હોય અને વેદના મના હોય બરાબર. તમે સાચી આરાધના કરો તો સમાધિ મરણ આવશે. તમે આપણે એમાં એવું કહ્યું ને કે તમે લોકો સાચી આરાધના કરો એટલે તમને સમાધિ મરણ આવશે. સાચી આરાધના એટલે કેવી રીતના કરવાની? શું કઈ વાત આરાધના બોલો? હા પાંચ આજ્ઞાનો કયો પત્ર બાકી નથી, યથા ઘરમાં કોઈ એવું પત્ર નથી જોવા ને બાકી રહ્યું. શાંતિ ઉપરી હોય શકે. હા તમારી ઉપરી હોય તો ધંધા સમજ ધંધા નકારી હતા નિશ્ચય હતા આવી ઉપરી છે. આપડે જે એકલા છે ત્યાં એટલો રહેતો હોય, કપડા ક્યાં પડ્યા હોય, કાપડ ક્યાં પડ્યું હોય, ગોળવણ ક્યાં પડ્યું હોય, આપણને સારું સારું જમવાનું ખવડાવે, બાળતું ખવડાવે, ભજીયા ખવડાવે. હા દાદા એટલે સ્ત્રી ને લક્ષ્મી કઈ છે, એટલે લક્ષ્મી કઈ છે સ્ત્રી ને, એટલે સ્ત્રી ને લક્ષ્મી કઈ છે. લક્ષ્મી એટલે લક્ષ્મી આવે એ હોય ને, પછી લક્ષ્મી સારી રીતે આવે કયા અર્થમાં કહો છો? કારણ કે અત્યારે તો મોડર્ન જમાના માં એમ ચાલુ છે ને કે ભણવા બહુ બંને ઇક્વલ રાઈટ વાળા સરખા મા ધ્યાન પણ થઈ જાય પણ આનંદ ના થાય. આ તો મન તો એકાગ્ર આનંદ બગડ થાય છે. આત્માને આનંદ ઉત્પન્ન થાય, સ્વસ્થ થાય છે, હોતું છે. બાકી બીજી બધે ત્યાં બોલાની વિચાર છે, આવતા જણું છે ને અહીં કરવા ને આવતા જણું થઈ ગયો. દસ બાર કલાકમાં પૈસા આપણું કામ કરે છે, વધારે પૈસા શું થાય? તમે ચાર દવા રહ્યા ને થોડું બટન દવા રહ્યા ને? ના, હું તો છ દિવસ આળસ કેમ કાઢવી? બહુ આળસું છું એમ. આળસ આળસ કેવી રીતના કાઢવી? આળસ રમીલા બેન છે. હા તો રમીલા ને સારી રીતે આવે છે. આપે તો રસ નથી તો શું રસ હોય? આરસ ના હોય. દાદા અહીંયા આવે છે તો આવવાનો આરસ કરો છો? દાદા અહીંયા આવે છે તો આવવાનો આરસ કરો છો? ના, પાણી માટે પેલું કરું છે પણ થતું નથી. મારે કરવું છે પણ થતું નથી. કરવું છે પણ ના થતું. આજ જ થાય શનિવાર આપડે આ ચરણ વિધિ કરવી કે ઓલા નવકાર મંત્ર પાંચા ગોળા કે પછી નવકાલમ ગમે એવું આપડે બોલવા થાય પણ વધી થતું ગયા પણ ટાઈમ નથી મળતો ત્યારે આપડે બહુ ગમે છે આ કરવા જોઈએ કયો છે શું કરે રાખી દઉં કાજુ ના આવે છે તો પછી થાય દાદા બોલે તો રેડિયો જોયે છે રૂપિયા હજુ તમારે ત્યાં અધિકાર અને તમારે તો ઉત્સાહ થી અગત્યનું છે એમ નિરાશન આવ્યું હોય સારા સાચી સમાધિ શું રહે ભોલું હોય સમાધાય સમાધિ હતા પૂજા બે પાછળ સારી સીધી હોય તો આશીર્વાદ સમાધિ સમાધિ હોય કૂતરા ને બે ભાખરી વાળો પાછી રાત બે ભાખરી ખાઈ ને પાસે સમાધિ ગયા બધા તમારી સમાધિ એટલે શું પણ સમાધિ વ્યાધિ ને ઉપાધિ માં સમાધિ એનો તકલીફ નથી કોઈ બાજુ પ્રોબ્લેમ નથી અને બધા છે હવે પાસે સુઈ જાય તમે સાહેબ તો ખાતું પણ ના જીવી આપે તો મદદ નથી કરે માસી દુખતી નથી, છાતી દુખતી નથી, હાજર મંદ નથી, ભૂખ લાગી આવે આનંદ રહે એ સમાધિ કોઈ આપણને અસર જ ના થાય એ સમાધિ ઉપાધિ